એટલે પેલા સાહેબ કચ્છ મને ઓળખતો નથી, પેલા સરીએ કહ્યું કે તમે કોંગ્રેસ ના બહુ મોટા માણસ છે પણ મારે ભાવ વધી ગયા એટલે સારા રહી ગયા છે. એટલે પેલા મનમાં એમ કે કોંગ્રેસ ના માણસ છે એટલે છોડી દેશે, ના છોડી દે એટલે પણ કોંગ્રેસ ના મોટા માણસે શું ડબડાવવા માટે છેલ્લો રસ્તો કર્યો. એ કે છે કે બધા પૈસા ફેંકું છું, બોલ તું એક પૈસો હડી જ આથાવે જોઈએ મારે તારે જોવું છે, તું આથાવે છે કે શું કેમ અમને નાખ્યા. અને પેલા તો મિયા ઘણા મળે કઈ ભય ભય પામે નઈ મિયા બી ને ગણી લીધા અને ગજબ લઈને હેરવા માંડ્યો. તે કે અલ્યા ઉભો રે સાહેબ ક્યાં આવું કમે તક હું તને જોઈ લઈશ. સાહેબ જોઈ લઈશ કહો છો? સાહેબ મેં બી દેખલું કે છે તો મારે વેર ઉભું રાખ્યું બધું, પૂરા પૈસા આપ્યા ને વેર ઉભું રાખ્યું છે ને, એવું ના થાય આપડે એટલું જોવું બધું ને. ચાર આમાં કઈ આજ્ઞા કઈ વાંધો છે? હવે પાંચમી આજ્ઞા બતાવી દઉં છું. પાંચમી આત્મા આજ્ઞા, અત્યારે સુધી નલિન ના નામ નું બેંકમાં ખાતું હતું ને કે સુધાર્થ ના નામ પર છે? નલિન ના નામ, નલિન નામ પર નઈ, સુધાર્થ નામ પર નઈ. તાર છોકરો નલિન કે સુધાર્થ ના નલિન નું બધું નઈ તો એ બધું હા વ્યવસ્થિત ખાતે કર્યું બધું સમજ ભાઈ. તો હવે આપડે જાય ને ત્યારથી ચોપડો સુધાર્થ માં રાખવાનો સમજ ભાઈ ને, એક ચોપડે કોઈ ના જાય એ રાખવાનું. હવે સુધાર્થ માં ચોપડો બાંધવાનો, પેલો ચોપડો વ્યવસ્થિત ને તારે વ્યવસ્થિત ચલાયા કરશે બધું સમજ પડે ને. એટલે સુધાર્થ માં ચોપડે શું તમે કરશો? સુધાર્થમાન ચોપડે શું તમે કરશો? જેટલી તમે આજ્ઞા પાડશો ને એટલી એમાં જમે થઈ જશે સમજ પડે ને. આજ્ઞા જેટલી પાડશો એટલી જમે થશે. બીજું મને જો દર્શન કરવા આવશે મારી પાસે એ ઘણું ખુબ જમે થશે સમજ પડે ને. પછી ત્રીજું પુસ્તકો છે આતંક નો, એ પુસ્તકો વાંચશો તે આજ્ઞા પડાશે સમજ પડે ને. અને ચોથું આ સંઘ તરફ અહીં પુસ્તકો ફ્રી આપવામાં આવે છે, કારણ કે અમારી વાડી વેચાય નહી એટલે 50,000 રૂપિયા નું પુસ્તક, 1,000 રૂપિયા નું પુસ્તક ફ્રી આપવાનું સમજ પડે ને. એટલે વાણી વેચાય નહી. અને એક સાથે અક્રમ નામનું માસિક નીકળે છે આ સંઘ નું, તે માસિક ને સ્વતંત્ર રાખ્યું છે એને સાથે. નો પ્રોફિટ નો લોસ થી લોકો કરે કરે સમજ પડે ને. એટલે એ પૈસા લે છે અક્રમ ના. એ માસિક તમે મંગાવો એટલે દર મહિને દાદારી ફ્રેશ વાળી એમાં માસિક માં આવી હોય, એટલે તમે માસિક અવશ્ય મંગાવજો સમજ પડે ને. અને આ પુસ્તકો મંગાવજો, આ પુસ્તકો 19 માં તમને મળશે બધા. 19 કાગળ લખશો અને અમને ખબર આપશો, અમને ખબર આપશે બધા, ભટ્ટ ને ખબર આપશે બધા. અને હવે અને અક્રમ નો માસિક એ તમને બધા એ કરી લેજો વ્યવસ્થા સમજ ને, કરી આપશે બધી. હવે આ ચાર રીતે તમારે આ એમાં જમે થશે સમજ ને. સુધાર્થમાં તો આપણે ચાર રીતે જમે થશે અને બીજું બધું નિકાલ કરી નાખવાનો. શું થયું? ક્યાં દર્શન કરવા આવશો? કાલ નો દાડો છે તો કાલે બે બે ત્રણ ત્રણ વખત આવી જાય એવું, 5-5-10 મિનિટ આવીને જતું રહેવું. અમે શક્તિ આપી દઈએ. પછી તમારે લંડન આવ્યા છે ને, અમે જઈએ લંડન કે હમણાં આવ્યા થોડા દાડામાં, માટે કાલે જરા વધારે જોર રાખજો સમજ ને. અને જે ભૂલચૂક સુધારી આપીએ એટલે કાલે સવારથી જ આવવા મળજો સમજ પડે ને. ગમે તેવા કામ કાલે છોડી દેજો અને કાલે સવારથી આવવા મળજો, તો અમે તમને શક્તિ આપીએ અને સુધારીએ ને. અને આ 5 આજ્ઞા જો પાડશો, હવે અઘરી છે ખરી 5માં, તો આ આજ્ઞા જો તમે 100% નહીં 70% પાડો તો એક ચિંતા નહીં થાય. અને જો તમે એક ચિંતા થાય તો મારી ઉપર $2,00,000 દાવો મળજો. એવું આ સમાધિ વાળું જ્ઞાન, નિરંતર સમાધિ રાખનારું જ્ઞાન તમે સમજ પડી ને. એટલે આ 5 આજ્ઞા બરોબર પાડજો. ક્યાં સુધી આવ્યું છે? 5 આજ્ઞા પૂરી થઈ ગઈ. 5 આજ્ઞા પૂરી થઈ ગઈ. હવે શું કરવાનું છે? હવે આ જ્ઞાન મળ્યા પછી પહેલાના જમાનામાં શું કાયદો હતો કે જ્ઞાની ની પાસે પડી રહેતા હતા લોકો, કારણ કે વાઇફ ને ગયા જઈને કહ્યા હવે કે મોટા છોકરાની દુકાને બેહાડજો ને અમે આપણું કલ્યાણ કરી લઈએ. પણ અત્યારે એવું છે નહી જમાનો, અત્યારે તો મારી પાસે પડી રહ્યો ને તો તમારી ફાઇલો બુમાબુમ કરી દેલે. તમારી ફાઇલો આવે છે, નલિન ભાઈ આવ્યા છે, એક બધા તમે સમજ પડી ને. એટલે અમે તમને અહીં રાખ્યા શકાય નહીં, આવા કાયદો તમારે પાડી શકાય એવો નથી. એટલે બીજું સબસ્ટિટ્યુટ બતાવીએ તમને થોડુંક, તે અવશ્ય કરજો. સબસ્ટિટ્યુટ બતાવીએ તે અવશ્ય કરજો. રાત્રે સુઈ જાઓ ગમે તે ટાઈમે, એની ટાઈમ 9-10-11 વાગે 12 વાગે સુધી જાઓ. તો સુઈ જતી વખતે આંખોમાં આ દાદાનું દીદી દર્શન દેખાવું જોઈએ, દાદા દેખાવા જોઈએ આંખોમાં ચીને. અને હું સુધાર્થમાં ધીમે આપણા કોનને હંભળાય એવું ધીમે બોલવાનું, બીજા કોઈને હરકત થાય એવું નહીં, પણ આપણો કોન જ એકલો સાંભળે. હું સુધાર્થમાં છું, સુધાર્થમાં છું, સુધાર્થમાં છું, સુધાર્થમાં છું. બોલ, બોલતા બોલતા 2-5 મિનિટ ઊંઘ આવી જાય ને, તો બસ એ આખી રાત ભાઈ પાણી પડ્યા કરશે. સમજ પડી ને, સમજ પડી ને. એટલે આટલું આટલું અવશ્ય કરજો, આજ રાત્રે આટલું અવશ્ય કરજો. સવારમાં એ પાણી પીને તૈયાર થશે. સમજ પડી ને, સવારમાં ઉગીની કરશે. આ બીજ નાખ્યું છે તો ઉગીની કરશે સવારમાં. એટલે આટલું રાતે કરજો. બીજું શું છે? નિષ્પક્ષપાતી થયા. હા, હવે આપણે કોઈ મતમાં રહ્યા નહીં, કોઈ જન્મ નહીં, વૈષ્ણવમાં નહીં, કશામાં મતમાં નહીં. આપણે તો હવે આત્મધર્મ એ આપણો ધર્મ. શું કહ્યું? આત્મધર્મમાં કોઈ મત ના હોય. મુસલમાનમાં આત્મા દેખાય કે ના દેખાય? તો પછી આત્મધર્મમાં કોઈ મત ના હોય. આત્મધર્મ અને આ દેહાભ્યાસ ધર્મ એ બધા પરધર્મ. સમજ ને, કૃષ્ણ ભગવાન કહે છે ને પરધર્મ પયાવર, ત્યાં દેહાભ્યાસ ને પરધર્મ કહ્યું. ત્યારે આ લોકો કહે છે વૈષ્ણવ ધર્મ એ સ્વધર્મ કહે છે. આમાં વૈષ્ણવ ને શું ચડાવો? સ્વપ્ન ભારે ચડાવે. સમજ ને, દેહ ધર્મ એ જ પરધર્મ. જો દેહ ને નવડાવા ધોળા અને ભાંગડ્યો છે તે જ પરધર્મ. સમજ ને, હવે આત્મધર્મ એ સ્વધર્મ. થઈ ગયું બધું? ઇન્ટરિમ ગવર્નમેન્ટ હવે આજે છે તે હું શુદ્ધાત્મા છું, તે ભૌતિક દ્રષ્ટિ આ છૂટી ગઈ. શું થયું? પેલી બહિર્મુખ હતો, બહિર્મુખ આત્મા હતો, તે આજે અંતર્મુખ થયો એટલે અંતરાત્મા થઈ ગયો. શું થયું? એટલે આત્માની દશા શું થઈ? ત્યાં કે ઇન્ટરિમ ગવર્નમેન્ટ થયું. કેમ ઇન્ટરિમ ગવર્નમેન્ટ? ત્યાં કે ફાઇલ હોય તે ફાઇલ નો નિકાલ કરવો, ફાઇલ ના હોય તો શુદ્ધાત્મા નું ધ્યાન કરવાનું. આ બે કામ રહ્યા એટલે ઇન્ટરિમ ગવર્નમેન્ટ. અને ફાઇલો નું કામ એક અવતાર બે અવતાર પૂરું થઈ જાય એટલે ફૂલ ગવર્નમેન્ટ. સમજ ને, ફૂલ ગવર્નમેન્ટ એટલે ભગવાન પોતે જ થઈ જાય. સમજ ને, બીજું કશું આવ્યું નહીં. નિર્ભય વંચાવે છે એટલે વાંચી લો એટલે બસ થઈ ગયું. પતિ જેવું કાઢી લો. 5-24 નું લેજ કરજો. 5-24 નું કરજો. હિસાબ માં કાન નું મશીન હોય તો હિસાબ ચૂકવવો પડશે. કારણ કે તમે શું ગુના કર્યા હતા? મારા જેવો ગુનો કરે ત્યારે બેરો થઈ જાય કોણ? તાકે શું ગુનો કર્યો હતો? તમે કોઈ સાચી વાતે સાંભળી નથી લોકોની, એટલો અહંકાર હતો. શું હતું? તમે કહો કે દાદા મારી વાત જરા સાંભળતા જો. તમે આમ જતો કે હા આમ જઈને કોથળો હેડ્યો વચ્ચે, તમે સમજે ને, તેથી આ થઈ ગયું. અને આમ જઈને કોથળા અત્યારે હું કઉ છું તેથી કોથળા કઉ છું ને, બરાબર કોથળા ના થશે આવે ને તો ચાર માં વેચાઈ જશો. બારદર માં અક્કલ ના બારદર વેચાય છે ને, એટલે આ મારું પરિણામ છે. ઠીક ઠીક ઠીક કરેલું બધા. હા, સાચી વાતે હોય નહીં, જૂઠી વાત તો ના હોય પણ સાચી વાતે હોય, તેનું આ પરિણામ આવ્યું છે. શું જોયું ને, તું ભોગવવા છે ને. બીજો કઈ અમારા નથી પગદોળ દુખ્યો, બધા ક્યાં નથી દુખી, કારણ કોઈને લાત મારી જ નથી ને, અને કોઈની કેટ ભાગી નાખી મારે ક્યાં દુખે. જે ઇન્દ્રિય થી ગુનો કર્યો હોય એ ઇન્દ્રિય જ નાશ થાય. શું કહ્યું? જે ઇન્દ્રિય થી વાંખ ઇન્દ્રિય થી ગુનો કર્યો હોય તો વાંખ નાશ થાય, નાક ની ઇન્દ્રિય થી કર્યો હોય તો નાક નાશ થાય, દાંત થી ગુનો કર્યો દાંતો નાશ થાય. એટલે કુદરત ના નિયમ બિલકુલ કરેક્ટ છે. Thank you. ધર્મ નથી એ તો બીજા એવા પાછી વિચારના ભેગા થયા ને સમજણ ને બધા બીજા કોઈ ભેગું થયું ને અત્યારે નાચી ગયા એના પૈસા લઈને જતા રહ્યા બધા કેટલા ડોલર લઈને જતા રહ્યા બધા અને રજની તો કામ નો જ નહીં, એવા એવા એમના જેવા હોય તેને કામ નો, બીજા બધા એ તો એનો બળ શું છે શું કહે છે મને મને ખબર છે સંભોગ કમાધી બોલું છું, સંભોગ શબ્દ અમારા ધર્મ નથી કે શું કહ્યું મુસ્લિમો એટલા બધા કડક રહ્યા છે કે કોઈ પણ મુસ્લિમે પરસ્ત્રી ઉપર દ્રષ્ટિ નહીં બગાડવી અને જો દ્રષ્ટિ બગડી જતી હોય તો ફરી પાણી ચાર ચાર સુધી પરિણામ છૂટ આપી અને આપડા લોકો એક જ પાણી હોવા જોડે દ્રષ્ટિ બગાડ્યું કે હસમુખભાઈ કહે છે આપડે ચાર ની છૂટ આપો એમ કે હિંમત બહાર કરે ભરત ચક્રવર્તી ભરત ચક્રવર્તી ને તેર શેરવાણી હતી દીકરો તેર શેરવાણીઓ એને સુખ બહુ પડ્યું છે નહી ભગવાન બધા રાજાઓ પાંચસો પાંચસો સ્ત્રીઓ રાખતા હતા આપડે અહિયાં દિલ્હી દરબાર માં હતા ને બાદશાહ તેને બહુ ગાયો જોઈએ ધર્મ છે ત્યાં વિષય ના હોય શું અને વિષય નું અમે છૂટ આપી છે પુસ્તક માં લખ્યું ચોખ્ખા દિલ થી કે આ કાળ માં તમે એક પત્ની વ્રત પાલશો બીજી પર દ્રષ્ટિ બગાડે બગડે નહીં તો અમે તેને બ્રહ્મચર્ય કહીએ છીએ આ કાળમાં શું કહ્યું અને બ્રહ્મચર્ય નું ફળ આપવા તૈયાર બાબા ભગવાને ગમે તેવા બ્રહ્મચર્ય નું ફળ અપાયું બીજી સ્ત્રી પર દ્રષ્ટિ ના બદલી અને દ્રષ્ટિ બગડે તો પ્રતિકૂળ કરજો બધું બતાવ્યું છે ને આ દ્રષ્ટિ પેઢી પાસે તાર તો છે એક માણસ બહુ ખેંચે ખેંચે તો મને કે છે વિષય માં કેમ આટલા બધા તમે વિષય મને વાંધો નથી પણ વિષય શું છે સમજ વિષય ને પાસે કેમ કહો છો ફોટો પાડજે વિષય ચાલતો હોય ને ફોટો પડાવજે એક બાજુથી પછી એ ફોટો જોઈને દર્શન કરજે ધીરા આપણે ના છૂટકે વિષય ભોગવવા પડે. શું કરું તમને નામ જ પડે સમજ પડે એ વાત છે કે નહી? એટલે અમારી પાસે નો સિક્રેટ છે. શું કહ્યું? કોઈ પણ એનો માલિક જ નહીં. આ દેહ નો માલિક નથી. જેના બુદ્ધિ નો સેન્ટ નથી, એક સેન્ટ બુદ્ધિ નથી. શું કહ્યું? ક્યારે કામ થાય? કામ થાય ને એક બે કલાક અમથો થતો કાલે જોઈએ ને થઈ જાય છે. આજે ધ્યાન કરી સુઈ જજો અને હવારમાં આવો અહીંયા બધું રિપેર કરી આલું. તમે કહો ને આ છે રાજાપુર. દીદી ક્યાં ગઈ? આ છે તે જ ને. એક જણે બે દીદી હતી ને નકલા કેમનું ચાલે છે? તારે ચિંતા ગાડું ચાલે છે? ત્યાં કે છે જૂની કરે રોટ ના નવી કરે દાળ બંદા બેઠા કરી અને તને બહાર ફસાયા છે. શું કરે છે? દિવાળી ઉજવવી પડે ના પણ ઉજવવી પડે? ફરી તોરણો બાંધવા પડે બધું મનમાં જાણવાનું. પણ બહાર લોકો કેમ તોરણ પર દિવાળી ઉજવી નથી? ના બા તોરણ પર બધા લટકાવાનો મહિલી વાત નહીં જાણીએ. બાર તોરણ લટકાવાનું. દાદા પધાર્યા હતા તાર તો થઈ દાદા? કઈ કશું રહ્યું છે? કશું બસ આનંદ થઈ ગયો દાદા. દાદા જે માગે એ મળે એવું છે. આવડત જોઈએ આપડી. રત્ની સિંહ પર રાખ દઈશ કરવા નઈ. આપડે શું લેવા દેવા હોવ? જયારે જેવો વેપાર કરવો દેખાડે. એમાં પણ મને લખ્યું છે બીજું દાદા એક મુસ્લિમ ત્યાં બેઠો નથી. અજાયબી છે ને કેટલા મુસલમાનો વિચાર કેટલા સુંદર છે. આવો મુસલમાન વિચાર કેટલા છે. એક મુસ્લિમ બેઠો નથી. અને આપડા તો જવાનું છે હા. આ હોટલ માં જાય? અરે આ હોટલ કેના બાપ ની દિવાળી? કોઈ નિયમ નહીં, કોઈ ધ્યેય નહીં, કશું નહીં ને. વિષય ની જરૂરત નથી. રજનીશજી એવું કહ્યું કે વિષય ની જરૂરત નથી. એમ કહ્યું રજનીશજી એવું કહ્યું વિષય ની કોઈ જરૂર નથી. રજનીશજી મારી નાખ્યા લોકો એટલી ભાઈઓ ત્યારે ભેગી થઈ ગઈ. ભાઈઓ રડતી હતી મને કે આ કહી દે બધા આવું થયું. એ તો મુસલમાન શૂટ કરી દે. આ ઇન્ડિયા ઇન્ડિયા રસ્તા આપડા હિન્દુઓ ક્યારે કહ્યું પાછું કે બીજા પુસ્તક માં એમણે એવું કહ્યું કે વિષય ની જરૂર નથી. બધા પુસ્તક માં દરેક વખત ફરી ગયો છે વારે ગઈ. એને જાણે પબ્લિક ફરેક તર ફરેક. એને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી. એક ફેન પણ જ્ઞાન નથી. એને ફક્ત પોતાનું ભાષા પર કાબુ છે. કંટ્રોલ બહુ સારો ભાષા પર કાબુ છે. એટલે આ લોકો મૂક્યા છે. સ્ટેન્ડ પણ જ્ઞાન નથી. અને આ બધી આ ભાઈઓ અમારા ગામની છોકરી છે, તે જ કરાવે છે બધું આનંદમાં. અને તે પૈસા રૂઈ પૈસા રહી ભાગી ગઈ. જો આ વિષય હોય તો દગા હોય. આપડે હિન્દુસ્તાન માં જન્મ ને ગુનો શું કીધો, અમેરિકા નો એવા શું પાપ કર્યા કે હજુ એટલું પુણ્ય કર્યા કે એ લોકો ને એમ કે એ નથી જવું. એ લોકો મીઠ ખાય છે, એવું કરે છે, મસાલા કરે, દારૂ પીએ છે, બધું કરે છે. કુસુમબેન નું કેવું એમ છે કે આપણે અશ્વિનબેન નું કેવું એમ છે કે આપણે હિન્દુસ્તાનમાં જન્મ લઈને એવા શું પાપ કર્યા કે જેથી આપણે આ નરક અને સ્વર્ગ ને બધું કરવું પડે, જયારે અમેરિકન આટલો માંસાહારી કરે છે, દારૂ પીએ છે, બધું કરે છે. દારૂ નો એટલું પાપ નહીં લાગતું, એટલું પાપ તમે બધા માંસાહાર નહીં કરતા તો પાપ લાગે છે. એક જ શબ્દ માંથી આખો દાડો ચોર હોય છે દરેક માણસ. દાદા અહીના લોકો પણ એ રીતે ધંધો કરે છે કે છે અહીના અમેરિકન લોકો. એ પોતે જવાબદાર નથી, અને આ તો જવાબદાર છે પોતે કે હું કરતા છું એવું ભાન થયેલું છે, હું જ કર્મ ભોગવું છું અને કરતા હું છું, ને આનો કર્મ મારે ભોગવવાનો છે એ જાણતા નથી બિચારા. એટલે એ જવાબદાર નથી, તમે જવાબદાર છો. તમે પોતાનો કર્મ પોતાને ભોગવવા પછી એવું જાણતા? આપણે જાણીએ છીએ પણ એ લોકો નહીં જાણતા. ના ના, એમને એવું હોય નહીં, કર્મ બર્મ હોય નહીં. કર્મ હોય તો પછી રીબર્થ હોય. તમે સમજો ને, એ લોકો રીબર્થ માનતા નથી, કારણ કે એમને એ કર્મ માં માન. એટલે આ બધું ભગવાન જ કીધું, આ બધું ભગવાન કરાવડે. રીબર્થ માં નહીં માનતું પડે, બધાને જ એવું હોય. આપણામાં બી થી પણ કોઈ હિન્દુસ્તાન નો માણસ પણ એમ પુનર્જન્મ માં ન માનતો હોય તો તેને પણ ના માનતો હોય. આપણો જે ધર્મ છે એને લીધે આપણે સહન કરવું પડે છે કે આપડે હિન્દુસ્તાન માં જન્મ્યા છે એને લીધે સહન કરવું પડે છે કે આપણો ધર્મ છે એટલે આપડે સહન કરવું પડે છે કે આપડે હિન્દુસ્તાન માં જન્મ લીધો છે એટલે આપડે આવું સહન કરો? જન્મ લીધે નહીં, તમે ખોટો કર્મ કરો એટલે આરા કર્મ પાસે લાગે. એટલો હિન્દુસ્તાન માં તો ટોપ માં ટોપ માં શાખાવલ નો હોય અને નાગા માં નાગો માં શાખાવલ નો હોય, હિન્દુસ્તાન માં જ હોય આ બે જણ. ટોપ માં ટોપે એને એને તે કોઈ જગ્યાએ ના હોય. ટોપ માં ટોપ જોવા જાવ તો મહાવીર થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, રામ થઈ ગયા, એ બધા ત્યાં થયા રાઈટ, અને રાવણ થઈ ગયો. એવા કેવા માનતા હો મહાવીર ભગવાન જેવા કેવા કેવા થઈ ગયા? એટલે એક અક્ષર જો ભાવી નો સમજાવે ને જગત આખું ખુશ થઈ જાય. એક અક્ષર જો ભાવી નો સમજાવે તો આ જગત ખુશ થઈ જાય. તમારું કહેવાય એમ છે કે જો હું ધર્મ ચેન્જ કરીને જો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરું, એ કહે છે જો હું ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરું ને અહીંયા અમેરિકન થઈ જાઉં તો મારે મારે બધું કરવાનું પાછું થવાની જરૂર નહીં. પણ હું માણસ દર વખતે માણસ દર વખતે માણસ થઈ શકું બરોબર ને? ફરી ક્રિશ્ચિયન ધર્મ પાસે અંગીકાર કરો ને તો આ તો પાપ છે ને, પાછા બીજો આનો પાપ બીજો કરશે. તમે હમણાં કીધું કે એ લોકોને કોઈ જતો વાંધો નથી આવતો, ચોર સૌકાર ના થાય. તો એ લોકો જે હવે એ લોકોના જે ઘણા જે અમેરિકન છે એ લોકો આપણો ધર્મ અંગીકાર કરે છે તો એ લોકો આપણી જેમ પાપ લાગે ખરા? ધર્મ ને ક્યાં લેવા દેવા નથી, ધર્મ ને લેવા નહીં, કર્મ ને લેવા દેવા, માન્યતા લેવા દેવા. હું કરતા છું અને આ કર્મ મારે બંધવાના છે, આ કર્મ મને બંધાય છે. કર્મ તો એ લોકો પણ બાંધે છે ને અહીંયા? ના, એ લોકો જ્ઞાન નથી, એ માનતા નથી એ લોકો, કે ખબર નથી. ના, કર્મ તો લોકો બાંધે છે. માને બંધ પુણે તમને માને તો જ થતું, પુણે તેને માનતા નથી ને. એ તો કર્મ એવી રીતે માને છે, અહીં ખોટું કહીશું મારે એને બોલવું, ડોલ મારે મને મારી દેજે, બધી એવી રીતે જ મારે. એ પુણે તેને માનતા નથી, પુનર્જન્મ નથી માનતા. એટલે બાપ જોડે દગો બધા જોડે દગો તો કરે છે. એ દગો તો બાળક ના દગો છે, આપ નાના છોકરા હોય દગો કરે, એ દેખો બહુ નડે નહી. તમે એમ કેવા માંગો છો કે એ લોકો પુનર્જન્મ નથી માનતા એટલે એ લોકો ને પુનર્જન્મ મળતો નથી, ને આપડે માનીએ છીએ એટલે આપણને મળે છે, બરોબર? એ લોકો પુનર્જન્મ માનતા નથી એટલે આપ એમ કહો છો કે એ લોકો પુનર્જન્મ માનતા નથી એટલે પુનર્જન્મ જેવો એ લોકો છે નહીં, ત્યારે આપણે એને મળતો નથી અને આપણે પુનર્જન્મ માનીએ છીએ એટલે આપણે પુનર્જન્મ મળે છે. ના એવું નથી, એમને પુનર્જન્મ મળે છે પણ એ બાર એ જાણતા નથી, બિચારા ભાન નથી. એ બાળકો છે, એ બાળકો છે, તમે મોટી ઉંમર ના છો એટલે મોટી ઉંમર ના ચિંતા વધારે કરે, બાળકો ચિંતા કરે એટલે એ લોકો ને ભલે ખબર નથી કે પુનર્જન્મ નહીં, બરોબર? એને ખબર નથી, ભાન જ નથી એને પુનર્જન્મ થયા જ કરવાનો, બરોબર છે? પણ ધારો કે કોઈ અમેરિકન મરી જાય, આ જાનવર નો પુનર્જન્મ થયા તો દરેક ને પુનર્જન્મ થવાનો, એટલે એ લોકો ને પુનર્જન્મ તો થાય જ છે. એ લોકો સારા કામ નહીં કર્યા, એ લોકો પશુ થશે ને બીજા જન્મ માં છૂટકો જ નહીં ને. ફળ ભોગવે છૂટકો, કાયદો કાયદો. દાદા પુનર્જન્મ નો ગઈકાલે દાખલો આપેલો છે, સમજાવવાને બરાબર સમજ નથી પડી. પુનર્જન્મ ને આપે ગઈકાલે નતું પેલું સમજાવ્યું કે પુનર્જન્મ છે, એ પ્રૂફ આપે જે બતાવ્યું, એ પ્રૂફ બતાવ્યું ને. હા, મન વગર કયા છે જે એ ઇફેક્ટિવ છે, કેવી છે ઇફેક્ટિવ? ઇફેક્ટિવ છે કે નહીં? ગરબા હોવી ભેટી છે કાલે અંજલ ભાઈ છે ને, એ નહોતા. એક ભાઈ ને સિંગડું સિંગડું વાગ્યું તું તે બચ્ચાની વાગડી બાચ્યા જ નીકળી એ બહાર, પછી ડોક્ટરો આવીને લોહી બંધ કરાવી પણ પેલી બચ્ચાની વાગડી લીધે બંધ ના થયું, તમે સમજ પડે ને? આ બચ્ચાની વાગડી અંદર ધકી લે તો પાછી અતિ તેવી તેવી થઈ જાય, આમ દાબીએ તો પાછી અતિ તેવી તેવી થઈ જાય, તો અંદર વાંગળી કઈ રીતે? અને આપડે કઈ રીતે ફોન કરાય ખરો કે વાંગળી ખેતી રે? ફોન ના કરાય કે આટલા બધા ફોન છે ને ચાલુ છે ને? ડાયરેક્ટ લાઈન નથી ત્યાં, ડાયરેક્ટ લાઈન નથી અંદર, ડાયરેક્ટ લાઈન નથી નથી ને. એટલે પછી શું કરવું પડે? એટલે ડાક્ટરો બધા હતાશ થઈ ગયા, એ મિશન ના હોસ્પિટલ ના ડાક્ટરો હતા આણંદ ના, એ હતાશ થઈ ગયા. પછી એ ડાક્ટરો કંટાળા એટલે ગઈડા માંથી આવ્યો, એ ડાક્ટરો કહે ભાઈ તમારું કામ નહીં આ કહે છે. ડાક્ટરો મનમાં સમજાય ભરી આ કેવું વરી રહ્યા, મારાથી ઉપરી વરી આવ્યા છે અત્યારે પેટી તો છે નહીં, ડાક્ટરે કેટલા બધા અત્યારે પેટી લાવ્યા. એટલે માજી આવી શું કર્યું? એ ખડીયો હળગાવો કરે, ખડીયો જોઈ લો કેવો હોય, ચીમની બીમની ના હોય, ચીમની બીમની રાતેલનો કડિયો હરગાયો અને હોય લાવો, તે હોય લીધી અને હોય ખડિયા પર આમ ધરી અને પછી આમ જોઈ લીધું, બહુ ગરમ થઈ નથી ને, એ જોઈ લીધું અને પછી છોકરાના વડાડી છોકરે ખેંચી લીધું, કારણ કે આ બોડી ઇફેક્ટિવ છે. તમે હવે છોકરું નાનું હોય તો ચાડ્યું હોય તો આમ રડે કે ના રડે, એને જીને ખબર પડી, એને અક્કલ નહીં ને, બોડી ઇફેક્ટિવ છે. એટલે આ જન્મથી જ ઇફેક્ટિવ છે, માઇન્ડ બોડી અને સ્પીચ તો ઇફેક્ટ એમને થાય ખરી. શું હોવું છે? કોઝ, કોઝિસ હોવા જોઈએ. આગળ કોઝિસ હોય તો આ ઇફેક્ટ થાય. એટલે કોઝિસ ક્યાંથી લાયા? આગળ અવતારમાં કરેલો કારણો એટલે આ ફરી થયું પડે ને. કોઝિસ એની ફેક્ટ, ફેક્ટર કોઝિસ, કોઝિસ નથી. આજ મેં કોઝિસ બંધ કરી દીધા તમારા કરતા પદ, એટલે આ ફેક્ટ એકલી રહેશે. શું રહેશે? એટલે પછી મોક્ષ જવાનું તે આવ્યો. દાદા હસમુખભાઈ નો સવાલ છે કે આપણો જન્મ હિન્દુસ્તાન માં કેમ થયેલો? ઋણાલ બધું હોય તો થાય, બીજે કઈ થાય? ભેંસે આપડી આપડી હોય તો આપડે તો ગાય ભેંસે ઋણાલ બંધ થાય. એ પૂછે છે કે અનંત અવતાર થી હિન્દુસ્તાન માં જન્મ થાય છે આપણે? હા, ઘણા અવતાર, ઘણા અવતાર થાય. પણ કોઈ જગ્યાએ અમેરિકા નું કોઈ જગ્યાએ સંબંધ થઈ ગયો હોય તો એકાદ અવતાર તો આવી પડતી આવે. મોટો સાયન્ટિસ્ટ કરાય, ઘણા મોટો સાયન્ટિસ્ટ અવતાર ના પછી તો બનાર છો જેવો સાયન્ટિસ્ટ કહેવાય. દાદા મૃત્યુ જેવી વસ્તુ છે ખરી? મૃત્યુ જેવી વસ્તુ છે ખરી એમ પૂછે છે. મૃત્યુ મૃત્યુ ખરું કે છે એવી વસ્તુ છે? મૃત્યુ તો જે જન્મેલો છે તેનું મૃત્યુ થયું, જે જન્મતો નથી એનું મૃત્યુ કેવું? એટલે આત્મા આ જન્મ અમર છે, એટલે મૃત્યુ તો બે જન્મ્યો માટે મરી જવાનો. આત્માની ગતિ આપણા જે ભૌતિક મૃત્યુ પછી કઈ રીતે થાય છે? આત્માની ગતિ ભૌતિક મૃત્યુ થયા પછી કઈ રીતે થાય છે? આત્મા ખાલી થાય ને ખાલી થાય એટલે બીજી યોની મળી આવે તો ખાલી થાય. ત્યારે બધું નક્કી થઈ ગયેલું હોય, યોની બોની બધું મા બાપ બાબા બધું નક્કી થઈ ગયું અને ત્યાં યોની માં જાય પછી છે તે અહીંયા આગળ અહીં પણ હોય અને ત્યાં પણ યોનીમાં પણ હોય ને અહીં પણ હોય એટલો લાભ થાય. એ રિઝર્વેશન નક્કી થઈ ગયું હોય ને ચાલે છે કે થોડા બધા આત્મા અધર બી રહે થોડા વર્ષો કે મેં સાંભળ્યું છે કે આત્મા દાદા મનુભાઈ કે છે કે મૃત્યુ થાય પછી કે છે આત્મા છે તે થોડો ટાઈમ સુધી સ્પેસ માં રહે છે, એ વાત હકીકત છે? અવકાશ માં રહે કોણ રહી શકે? જેને એવો દંડ થયેલો હોય જેની પ્રેતની રહી શકે, પ્રેતની કે જેને છ મહિના નો બાર મહિના નો બે વર્ષ નો દંડ થયો હોય ત્યારે બધા આ દેહ બગાડો નહીં અને બે દેહ તારે ભટકવાનું એ છે તે વર્ષ બે વર્ષ નો દંડ થયો હોય. ખોરાક તો જોઈએ જેને ખોરાક તો જોઈએ છે, આ દેહ ના હોય તો ખોરાક વગર ચાલે નહીં, ઊંઘ વગર ચાલે નહીં, આ દેહ ના હોય તો શું કરે ને? એટલે ખોરાક ખાવા માટે શું કરવું પડે છે? પોતાનું ઓરખડ વાળી હોય ત્યારે પ્યાઈ જઈને ખાય અને ઊંઘ હોય તો પોતાનું ઓરખડ વાળી પ્યાઈ જઈને ઊંઘે. પછી અને પછી આપડે પૂછીએ કોણ છે તું અહીં કઈ થી આવી છું? હું ચંચર છું. કેમ આવી અહીંયા આગળ? મારા ધણી જોડે માંકો સંબંધ હતો ને આ બહીને બહી ના ધણી ને સાંભળી ને આ બેને છે તે મારું વાંધ્યું નહીં અને ઊંધું થયું તે આ બધું એ નડી એમ. અને પછી એ બહી અંગ્રેજી ભણી નથી કાચી અને સજ્જ જે વર્ગણ હતી તે ઇંગ્લિશ ભણેલી હતી તે કાચી એકદમ ઇંગ્લિશ બોલવામાં એટલો સમજી ગયા હવે કઈ આ વર્ગણ છે અંગ્રેજી ભણેલી નથી ના ક્યાંથી બોલી તમે સમજો ને? હવે એને એને કાઢવી હોય ચંદર ને તો એને મારવી પડે કાચીને, કાચીને મારે વાગે પણ ચંદ્ર ચંદ્ર ને હવે ને જેનો અમલ હોય તેને વાગે. પછી તે ચંદ્ર શું કે હું જઉં છું કે છે તારે શું જોઈએ છે કહી દે એને કહેતી એ કહેતી હોય એ પ્રમાણે બધું આપણે આપી દઈએ એટલે જતી રહી ઘર ખાલી કે નાખે. અને પછી હોળા છે પેલી બહીને રહી જાય કાચીને વાગે હોળા પછી એને રહી જાય. એવી રીતે તમારે હોળો રહી જવાનો તમે આત્મા હતા હોળો રહી જવાનો સારું કર્યું તારે, હેલ્પ કરી ને અટકવાનું નથી દાદા, એ તો બધા કે અટક છે નહી, પણ આપડે કોઈ પણ મગાવી દે ને કોઈ અડચણ માં હોય કેવું કઈ કે કશું અટકે નહી, અટક્યું નથી ને તારું નીકળી આવશે આપવું હેરી વાત નથી બા બંધ બાંધેલા હોય, ગાંઠ તૂટવી જોઈએ ને, પેલી ગાંઠ તૂટવી જોઈએ ને, એથી ત્રિભાઈ આપણે કહ્યું કે જ્ઞાની પુરુષની સેવા તન મન ધનથી કરજો. ત્યારે લોકોએ પૂછ્યું કે સાહેબ જ્ઞાની પુરુષને ધન શું કરવું છે, કારણ કે તમારી લોભની ગાંઠ તોડાવવા માટે કે અમુક જગ્યાએ ધન નાખજે સારી જગ્યાએ, નહીં તો લોભની ગાંઠ નહીં તૂટે તો હજી મોક્ષ નહીં થાય. લોભમાં લોભમાં રહેશે ભટકે ભટક કરીશ, મોટા મોટી લોભી જોઈ નઈ પેલી કીડીઓ રાતે 4 વાગે રોડ વાળે કોણના દોણા લઈને કાઢી જાય, એમ એમ તું અત્યારે ઉઠી તારે થોડી કઈ ભણ્યા એટલે કમ એમ કોણ લઈ જાય, અરે તો આટલું ભરેલું હોય ને તેની મૂકી આવે તમારી ફરી નીકળે તારે શું થાય, એ કીડીઓ બહુ લોભી હોય ને આટલું ભેગું કરે, પછી બે ઉંદરા બે ને ખાલી એસ કરી આવે એવા લોભી બે ઉંદરા બે આવડ્યું સિંગુ જતો ના બહુ નોબલ હતો, પણ નોબેલ થી પૈસા ધર્મ આપવાનો સિંગુ જ ધર્મ અને બાર વાહ વાહ કરે તો 2 લાખ સુધી નાખી, વાહ વાહ તમારે લાખ બીજા આપવાનું કે તમને ના પાડી ગબડે રવા દો ઉતાવળ ના કરશે, કયું 1 લાખ આપ્યા છે ઉઠા થઈ ગયું તમને 2 લાખ આપ્યા છે, પછી આઈ મળે એમ નથી ના આવે મળે જ ને, જેટલું બિયારણ નાખો એટલો વધુ કે એમાંથી ને એમાંથી બાકી કઈ ઘેરથી લેવાનું, તમે ઘેરથી લાયેલા બધા આપ્યા $5,000 એમ કેમ બધું થયું એવું છે ને, આપનાર વધે ના આપે તો શું રહે, પટેલો નીકળ્યા અમારા ગામ ના, એક ભાઈ કે મારા લાખ ને બીજો ભાઈ કે મારા 50 છે ને, આપડે એ બંધન નથી હા, એવું મનમાં ના રાખતા, નહીં તો કોઈ છૂટ તો આપી દેવા મળી જાય, અને પેલું તો મળે વાહવા ના થાય તો મળે, એટલે સાથે લઈ જવાનું એમ ને, પેલું સાથે લઈ જવાનું, આ તમે આગળ એ સાથે લઈ જવાનું, અને અહી વાહવા થઈ ગયા એટલે કયું કાર્તિ બધા જમાડવાનું બંધ કરી દેવું પડશે કે છે, જમાડવા માટે પેલો આપડે ગામાર ગામા કરતા હતા બેઠા હતા ફરજીયાત હતા, કયા દિક્કત ના થાય, તમે જવાબ મેં પૂછ્યું મારા બાપુજી ને હું પૂછ્યું કે એમને સ્કૂલ ને કોલેજ જમાડી એવું મેં આપને પૂછ્યું, કે આ બરોબર મને નતું લાગ્યું કે એ તો એક દિવસ જમાડીને એટલો બધો ખર્ચ કરી નાખ્યો, તો તમે એવું કહ્યું હતું કે ના ના એનું તો બહુ પુણ્ય લાગે જમાડવા, જમીને લોકોને જે અર્થ થઈ જાય સંતોષ નો ઓળખાર વરે એનું પુણ્ય હોય, એવો આપનો જવાબ હતો. એમના બાપુજી એ તમને ખબર છે પેલી જમાડેલા બધાને સ્કૂલમાં, ત્યારે કહે છે કે મેં આપને કહેલું કે આપણે આટલો બધો ખર્ચો કરી નાખ્યો જમાડવાની પાછળ, તો આપે એમ કહેલું કે તો બીજા બધાને સંતોષ થયો એટલે કે એનું પુણ્ય બહુ બંધાય. ના ના આ તો એવું છે ને, આ મહાત્મા ને જમાડજો, બહારના લોકો ને જમાડવું એ ગુનો છે ને, એ વાહવાનું કામ છે. અહીં કોઈ વાહવા કહેવા માટે નથી આયા, આ તો હે આ મહાત્મા તો આ વર્લ્ડ માં કોઈ એવા પુરુષો નથી મળવાના, એવા બ્રાહ્મણો નહીં મળવાના કે આ મહાત્મા હોય, કે જે મહાત્મા ને કઈ પણ તમારું લેવાની ઈચ્છા નથી, કઈ પણ દ્રષ્ટિ જ નથી જે મહાત્મા ને. શું કહ્યું? આ મહાત્મા કેવા છે જેને કોઈ પણ જાતનો લાભ ઉઠાવો નથી. શું કહ્યું? કોઈ પણ જાતનો લાભ ઉઠાવો મને. શું કહ્યું? એવા મહાત્મા ક્યાંથી હોય? ત્યારે બધા જગત બધું લાભવાનું. આ મહાત્મા તો કરેક્ટ માણસો, આવા માણસો જ ના હોય ને આ દુનિયામાં જ ના હોય. એવું ના ઈચ્છા હોય કે આ જય ડાક્ટર કામ ના મારે છે, એવું એવું એમના મનમાં વિચાર ના આવે. પેલા લોકો તરત જ ડોક્ટર બહુ દારો કામ ના છે, પેલા માં શું દવા પીવાનું, આદર તો દવા પીવાનું દ્વારા થાય. એટલે આ મહાત્મા ને તો જેટલા જમાડે એટલા જમાડે જમાડી કરવા, જ્યાં પૈસો તો એ બહુ થઈ ગયું. એ તમને એમનો અનુભવ કે છે એટલે તમને તરત દિવસ વાત ચીડી અમદાવાદ મળશે. અમારી પાસે બધી વાત મોટી હોય, અમસ્ત વાત લાગે, પેલા તો અનુભવ બહુ હોય, દાદા હવે ઉઠ્યા. કુસુમ ને વિધિ કરી આપો, કાલે આવા એમ નથી, કાલે કોલ ઉપર છે એટલે હોસ્પિટલ રહેવાનું છે. થોડું આજે વાત થોડી વિચાર સમજાવી થોડું માં ચાલો. હજુ એમને સવાલો ઘણા છે દાદા, લાઈ નકી લાઈ ને બીજી વખત મારો મુખ્ય વાંધો એ હતો કે દાદા પેલા એમ કેતા હતા કે અમેરિકન લોકો ને પુનર્જન્મ થાય જ નહીં, પછી કીધું કે ના એ લોકો થાય ખરો, એ લોકો ખબર નથી. ખબર ચાલો લઈ લો.